श्रीमद् भागवत 12वां स्कंद 10वां अध्याय। मार्कंडेय जी ने भगवान शंकर नु वरदान। सुत जी कहे छे, सोनकादि ऋषियों, मार्कंडेय मुनिए आ प्रमाणे भगवान नारायण द्वारा रचेली योग मायाना वैभव नो अनुभव कर्यो अने माया थी मुक्त थवा माटे मायापति भगवाननुं शरण ज एकमात्र उपाय छे एवो निश्चय करीने तेमना शरणमां स्थित थई गया। मार्कंडेयजीए मनमां ज कह्युं, प्रभु आपनी माया खरेखर प्रतीति मात्र होवा छतां पण सत्य ज्ञान जेवी प्रकाशित थाय छे अने मोटा मोटा विद्वानो पण तेना प्रभावथी मोहित थई जाय छे। आपना श्री चरण कमल ज शरणागतों ने अभयदान आपे छे, तेथी मैं तेमनु शरण लीधु छे। सुत जी कहे छे, मार्कंडेय जी आ प्रमाणे शरणागत भाव में तन्मय थई रह्या हता तेज समय भगवान शंकर भगवती पार्वती जी केटलाक गणोनी साथे नंदी पर बेसीने आकाश मार्गे विचरण करता त्यां आव्या अने मार्कंडेय जी ने तेज अवस्था में जोया। जारे भगवती पार्वती जी मार्कंडेय जी ने ध्यान अवस्था में जोया त्यारे तेमनु हृदय वात्सल्य भाव थी उभराई गयु। तेमने भगवान शंकर ने कह्यु, भगवान जरा ब्राह्मण देव तरफ तो जुओ, जेम तोफान शांत थया पछी समुद्रनी लहरो अने माछलीओ शांत थई जाय छे अने समुद्र गंभीर थई जाय छे, तेज प्रमाणे आ ब्राह्मण देवनुं शरीर इंद्रियो अने अंतकरण शांत थई रह्युं छे। समस्त सिद्धिओना दाता आप ज छो, तेथी कृपा करीने आप आ ब्राह्मण देवनी तपस्यानुं प्रत्यक्ष फल आपो। भगवान शंकरे कह्युं, देवी आ ब्रह्मर्षि आ लोक के परलोकनी कोई वस्तु इच्छता नथी, बीजू तो शुं એમના મનમાં ક્યારેય મોક્ષની ઈચ્છા પણ થતી નથી। એનું કારણ એ છે કે ઘટ ઘટવાસી અવિનાશી ભગવાનના ચરણ કમળોમાં એમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે। દેવી જો કે એમને આપણી કોઈ જરૂર નથી, તેમ છતાં હું એમની સાથે વાતચીત કરીશ, કેમ કે આ મહાત્મા પુરુષ છે। જીવ માત્ર માટે સૌથી મોટા લાભની વાત એ જ છે કે संत पुरुषों नो समागम प्राप्त थाय। सुत जी कहे छे, सोनक जी भगवान शंकर समस्त विद्याओना प्रवर्तक अने सर्व प्राणियों हृदय में विराजमान अंतर्यामी प्रभु छे। जगतना जेटला पण संतो छे तेमना एकमात्र आश्रय अने आदर्श पण तेज छे। भगवती पार्वती ने आ प्रमाणे कहीने भगवान शंकर मार्कंडेय मुनि पासे गया। ते समय मार्कंडेय मुनि नी सगड़ी मनोवृत्तियों भगवद भाव में तन्मय हती, तेमने तेमना शरीरनु के जगतनु कोई ज भान न हतु। तेथी ते समय तेवो ए पण जाणी न सक्या के मारी सामे समग्र विश्वना आत्मा स्वयं भगवान गौरी शंकर पधारेला छे। सोनक जी सर्वशक्तिमान भगवान कैलासपति थी ये वात छानी न रही के मार्कंडेय मुनि अत्यारे कई अवस्था में छे। तेथी जेम वायु अवकाशना स्थान में अनायासे ज प्रवेशी जाय छे, तेज प्रमाणे तेओ पोतानी योग माया थी मार्कंडेय मुनिना हृदयावकाश में प्रवेशी गया। मार्कंडेय मुनिए जोयुं के तेमना हृदय में तो भगवान शंकरना दर्शन थई रह्या छे। શંકરના મસ્તક પર વીજળી જેવી પીળી પીળી ચમકદાર જટાઓ શોભી રહી છે, ત્રણ નેત્ર છે અને 10 ભુજાઓ છે, શરીરે ઊંચા ઉદય પામતા સૂર્ય જેવા તેજસ્વી વ્યાઘ ચર્મ રૂપી વસ્ત્ર અને ત્રિશુળ, ખટવાંગ ઢાલ અક્ષ માળા, ડમરૂ, ખપ્પર, તલવાર તેમજ ધનુષ્ય ધારણ કરેલા છે. માર્કંડે મુનિ પોતાના હૃદયમાં અકસ્માત ભગવાન શંકરનું આ મનોહર રૂપ જોઈને વિસ્મિત થઈ ગયા. આ શું છે? આ સ્વરૂપ ક્યાંથી આવ્યું? આ પ્રકારની વૃત્તિઓનો ઉદય થતા તેમણે પોતાની સમાધિ ત્યજી દીધી. જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે જોયું કે ત્રણેય લોકના એકમાત્ર ગુરુ ભગવાન શંકર શ્રી પાર્વતીજી તથા પોતાના ગણોની સાથે પધાર્યા છે. તેમણે તેમના ચરણોમાં મસ્તક ટેકવી પ્રણામ કર્યા. ત્યાર પછી માર્કંડે મુનિએ સ્વાગત, આસન, પાદ્ય, અર્ધ્ય, ગંધ, પુષ્પમાળા, ધૂપ અને દીપ વગેરે ઉપચારોથી ભગવાન શંકર, ભગવતી પાર્વતીજી અને તેમના ગણોની પૂજા કરી. ત્યારબાદ માર્કંડે મુનિ તેમને કહેવા લાગ્યા, સર્વવ્યાપક અને સર્વશક્તિમાન પ્રભુ, આપ શ્રી તો આપના સ્વરૂપથી જ, આપના પ્રભાવથી જ પરિપૂર્ણ છો. હે સર્વત્ર વિરાજમાન પ્રભુ, આપનાથી જ આ સમગ્ર વિશ્વ સુખ શાંતિને પ્રાપ્ત થઈ રહ્યું છે. એવી સ્થિતિમાં હું આપની શી સેવા કરું? હું આપના ત્રિગુણાતીત સદાશિવ રૂપને અને સત્વગુણથી યુક્ત શાંત સ્વરૂપને નમસ્કાર કરું છું. હું આપના રજોગુણ યુક્ત સર્વ પ્રવર્તક સ્વરૂપ અને તમોગુણ યુક્ત અઘોર રૂપને નમસ્કાર કરું છું. સુતજી કહે છે, શૌનકજી, જ્યારે માર્કંડે મુનિએ સંતોના પરમ આશ્રય દેવાધિદેવ ભગવાન શંકરની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ તેમના પર અત્યંત સંતુષ્ટ થયા અને બહુ આનંદપૂર્વક કહેવા લાગ્યા. ભગવાન શંકરે કહ્યું, માર્કંડેજી, બ્રહ્મા, વિષ્ણુ તથા હું, અમે ત્રણેય વરદાન આપનારાઓના ઈશ્વર છીએ. અમારા દર્શન ક્યારેય વ્યર્થ જતા નથી. અમારી પ્રાપ્તિ થતા મૃત્ય મરણ ધર્મ મનુષ્ય પણ અમૃત મોક્ષને પ્રાપ્ત થાય છે. તેથી તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગી લો. બ્રાહ્મણો સ્વભાવથી જ પરોપકારી, શાંતચિત અને અનાસક્ત હોય છે. તેઓ કોઈની સાથે વેરભાવ રાખતા નથી અને સમદર્શી હોવા છતાં પણ પ્રાણીઓનું કષ્ટ જોઈને તેના નિવારણ માટે હૃદયપૂર્વક લાગી જાય છે. તેમની સૌથી મોટી વિશેષતા એ હોય છે કે તે અમારા અનન્ય પ્રેમી અને ભક્ત હોય છે. બધા લોકો અને લોકપાલો આવા બ્રાહ્મણોની વંદના, પૂજા અને ઉપાસના કરે છે. માત્ર તેવો જ નહીં, હું, બ્રહ્માજી અને સ્વયં સાક્ષાત ઈશ્વર વિષ્ણુ પણ તેમની સેવા કરીએ છીએ. આવા શાંત સ્વરૂપ, આવા શાંત મહાપુરુષ મારામાં, વિષ્ણુ ભગવાનમાં, બ્રહ્માજીમાં, પોતાનામાં અને જીવ માત્રમાં અણુ માત્રનો પણ ભેદ ભાવ જોતા નથી. સદા સર્વદા સર્વત્ર અને સર્વથા એકરસ આત્માના જ દર્શન કરે છે. તેથી અમે તમારા જેવા મહાત્માઓની સ્તુતિ અને સેવા કરીએ છીએ. માર્કંડેજી, માત્ર જળમય તીર્થો જ તીર્થ નથી હોતા તથા માત્ર જળ મૂર્તિઓ જ દેવતા નથી હોતી. સર્વોપરી તીર્થ અને દેવતા તો તમારા જેવા સંતો છે. કેમ કે તે તીર્થો અને દેવતાઓ તો લાંબા ગાળાની આરાધના પછી પવિત્ર કરે છે, પરંતુ તમે લોકો તો દર્શનથી જ પવિત્ર કરી દો છો. અમે લોકો તો બ્રાહ્મણને જ નમસ્કાર કરીએ છીએ, કારણ કે તેઓ ચિત્તની એકાગ્રતા, તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા અમારા વેદમય સ્વરૂપને હૃદયમાં ધારણ કરે છે. માર્કંડેજી, મહાન પાપીઓ અને અત્યંજો પણ તમારા જેવા મહાપુરુષોના ચરિત્ર શ્રવણ અને દર્શનથી જ શુદ્ધ થઈ જાય છે. પછી તે લોકો તમારા સહવાસથી કે સંભાષણથી પવિત્ર થઈ જાય, એમાં તો કહેવાનું જ શું હોય. સુતજી કહે છે, સોનકાદી ઋષિઓ. ચંદ્રભૂષણ ભગવાન શંકરની એક એક વાત ધર્મના ગુપ્તતમ રહસ્યથી પરિપૂર્ણ હતી. તેમના એક એક અક્ષરમાં અમૃતનો સમુદ્ર છલકાતો હતો. માર્કંડેય મુનિ પોતાના કાનો દ્વારા પૂરી તન્મયતા સાથે તેનું પાન કરતા રહ્યા, પરંતુ તેમને તૃપ્તિ ન થઈ. તેઓ લાંબા કાળથી વિષ્ણુ ભગવાનની માયાથી પુષ્કળ ક્લેશ પામેલા હોવાથી બહુ થાકી પણ ગયા હતા. ભગવાન શિવજીની કલ્યાણપ્રદ વાણીનું અમૃતપાન કરવાથી તેમના બધા દુઃખો નષ્ટ થઈ ગયા. તેમણે ભગવાન શંકરને આ પ્રમાણે કહ્યું. માર્કંડેયજીએ કહ્યું, ખરેખર સર્વશક્તિમાન ભગવાનની આ લીલા તમામ મનુષ્યના માટે ન સમજી શકાય તેવી છે. જુઓ તો ખરા, આ સંપૂર્ણ જગતના ઈશ્વર હોવા છતાં પણ પોતાને આધીન રહેતા મારા જેવા જીવોની સ્તુતિ વંદના કરે છે. ધર્મના પ્રવચનકારો પ્રાયઃ મનુષ્યને ધર્મનું રહસ્ય અને સ્વરૂપ સમજાવવા માટે તેનું આચરણ અને અનુમોદન કરે છે, તથા કોઈ ધર્મનું આચરણ કરે છે તો તેની પ્રશંસા પણ કરે છે. જેમ જાદુગર અનેક પ્રકારના ખેલ દેખાડે છે, પરંતુ તે ખેલથી તે સ્વયં પ્રભાવિત થતો નથી, તે જ પ્રમાણે આપ પોતાને સ્વજન મોહિની માયાની વૃત્તિઓનો સ્વીકાર કરીને કોઈની વંદના સ્તુતિ વગેરે કરો છો, તો માત્ર આમ કરવાથી આપનો મહિમા સહેજ પણ ઘટતો નથી. આપે સ્વપ્ન દ્રષ્ટાની જેમ પોતાના મનથી જ સંપૂર્ણ વિશ્વની રચના કરી છે, અને એમાં સ્વયં પ્રવેશ કરીને કરતા ન હોવા છતાં પણ આપ કર્મ કરવાવાળા ગુણો દ્વારા કરતા જેવા પ્રતીત થાઓ છો. ભગવાન ત્રિગુણ સ્વરૂપ હોવા છતાં પણ ત્રણેય ગુણોથી પર કેવલ્ય સ્વરૂપ, અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ અને ગુરુ રૂપ આપને હું નમસ્કાર કરું છું. હે અનંત, આપના શ્રેષ્ઠ દર્શનથી વધીને એવી બીજી કઈ વસ્તુ છે જેને હું વરદાનના રૂપમાં માગું? મનુષ્ય આપના દર્શનથી પણ દર્શનથી જ પૂર્ણ કામ અને સત્ય સંકલ્પ બની જાય છે. આપ સ્વયં તો પૂર્ણ છો જ, પોતાના ભક્તોને પણ સમસ્ત કામનાઓથી પૂર્ણ કરનારા છો. તેથી હું આપના દર્શન કરવા છતાં એક બીજું વરદાન માગું છું. તે એ છે કે ભગવાનમાં, તેમના શરણાગત ભક્તોમાં અને આપમાં મારી અવિચલ ભક્તિ હર હંમેશ બની રહો. સુતજી કહે છે, સોનકજી, જ્યારે માર્કંડેય મુનિએ સુમધુર વાણીથી આ પ્રમાણે ભગવાન શંકરની સ્તુતિ અને પૂજા કરી, ત્યારે ભગવાન શંકરે ભગવતી પાર્વતીની ઈચ્છાથી આ વાત કરી. મહર્ષિ, તમારી સર્વ કામનાઓ પૂરી થાઓ. ઇન્દ્રિયાતીત પરમાત્મામાં તમારી અનન્ય ભક્તિ સદા સર્વદા બની રહો. કલ્પ પર્યંત તમારો પવિત્ર યશ ફેલાય અને તમે કલ્પજીવી અજર અમર બનો. બ્રહ્મન, તમારું બ્રહ્મ તેજ તો અખંડ રહેશે જ. તમને ભૂત ભવિષ્ય અને વર્તમાનનું ત્રણેય કાળનું જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાઓ, તેમજ પુરાણોનું આચાર્ય પદ પ્રાપ્ત થાઓ. સુતજી કહે છે, સોનકજી, આ પ્રમાણે ત્રિલોચન ભગવાન શંકર માર્કંડેય મુનિને વરદાન આપીને તેમની તપસ્યા અને તેમના પ્રલય સંબંધી અનુભવો ભગવતી પાર્વતી સમક્ષ વર્ણન કરતા રહીને ત્યાંથી વિદાય થઈ ગયા. ભૃગુવંશ શિરોમણિ માર્કંડેય મુનિને તેમના મહાયોગનું પરમ ફળ પ્રાપ્ત થઈ ગયું. તેઓ ભગવાનના અનન્ય પ્રેમી થઈ ગયા. હજી વર્તમાનમાં પણ તેઓ ભક્તિભાવથી પૂર્ણ હૃદયથી પૃથ્વી પર વિચરણ કર્યા કરે છે. પરમ જ્ઞાન સંપન્ન માર્કંડેય મુનિની યોગ માયાથી જે અદ્ભુત લીલાનો અનુભવ કર્યો હતો તે મેં તમને સંભળાવ્યો. સોનકજી, આજે માર્કંડેયજીએ આ જે માર્કંડેજી અનેક કલ્પોના સૃષ્ટિ પ્રલયનો અનુભવ કર્યો તે ભગવાનની માયાનો જ વૈભવ હતો અને તેમના માટે જ હતો, સર્વસાધારણ અન્ય લોકો માટે ન હતો. કેટલાક આ માયાની રચના ન જાણીને અનાદિકાળથી વારંવાર થનારો સૃષ્ટિ પ્રલય જ ગણાવે છે. તેથી તમારે એવી શંકા ન કરવી જોઈએ કે આ જ કલ્પના અમારા પૂર્વજ માર્કંડેયજીનું આયુષ્ય આટલું દીર્ઘ કઈ રીતે થઈ ગયું. ભૃગુવંશમાં શ્રેષ્ઠ શૌનકજી, મેં તમને આજે માર્કંડેયજીનું ચરિત્ર સંભળાવ્યું તે ભગવાન ચક્રપાણીના પ્રભાવ અને મહિમાથી ભરપૂર છે. જે મનુષ્ય આ ચરિત્રનું શ્રવણ અને કીર્તન કરે છે તેઓ કર્મ વાસનાઓને કારણે પ્રાપ્ત થનારા આવાગમનના ચક્કરમાંથી હંમેશને માટે મુક્ત થઈ જાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ દ્વાદશ સ્કંધે દશમો અધ્યાય, 12મા સ્કંધ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.